શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 57મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સાયંકાળે સ્નાન કરી શ્રી રામાનંદ સ્વામીએ મોટી પૂજાની સામગ્રીથી રાધિકેશ ભગવાન શ્રીકૃષ્ણનું વિધિપૂર્વક પૂજન કર્યું. સંતો અને ભક્તોની સાથે એકાદશીનું જાગરણ કરતા શ્રી રામાનંદ સ્વામી શ્રીહરિને તેમના જન્મસ્થળ આદિથી લઈને પ્રશ્નો પૂછવા લાગ્યા. ક્યા દેશમાં અને ક્યા કુળમાં જન્મ છે? માતા પિતા કોણ છે? ગોત્ર કયું? પ્રવર ઋષિ કોણ છે? વિદ્યાગુરુ કોણ છે? તમારો વેદ કયો છે? શાખા કઈ છે? ઉપાસ્ય ઇષ્ટદેવ કોણ છે? વૈરાગ્ય કેમ થયો? સ્વજનોનો ત્યાગ કેવી રીતે કર્યો? વનવાસમાં ક્યાં કેમ રહ્યા? કેટલા પ્રકારે તપશ્ચર્યા કરી? અષ્ટાંગ યોગની સાથે અન્ય ક્યાં સાધન શીખ્યા? ક્યાં ક્યાં તીર્થયાત્રા કરી? તે તીર્થોમાં સાધુ પુરુષોનો સમાગમ કેવો રહ્યો? આ પ્રમાણે અનેક પ્રશ્નો રામાનંદ સ્વામી પૂછતા રહ્યા અને શ્રીહરિ આદિથી અંત સુધી યથાનુભવ યથાર્થ પ્રશ્નોના ઉત્તરો ક્રમશઃ આપતા રહ્યા. હે રાજન, વિસ્તારપૂર્વકનું શ્રીહરિનું જન્મ વૃત્તાંત સાંભળી શ્રી રામાનંદ સ્વામી અત્યંત પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે વર્ણિરાજ, મારા શિષ્ય ધર્મદેવના તમે પુત્ર હોવાથી તમે પણ અમારા જ થયા. તમારા પિતા ધર્મદેવ બહુ બુદ્ધિશાળી હતા અને સમગ્ર શતશાસ્ત્રોના અર્થને જાણનારા હતા. તેમણે તમારી માતા ભક્તિદેવીની સાથે પ્રયાગરાજ તીર્થમાં મારી પાસેથી જ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. મારી આજ્ઞાથી તેઓ કૌશલ દેશમાં પોતાને આશરે આવેલા મુમુક્ષુજનોને અહિંસા આદિક યમ નિયમોએ સહિત ભગવાન શ્રીકૃષ્ણની એકાંતિકી ભક્તિનો ઉપદેશ કરતા હતા. મહાતપસ્વી તમે તો ગુણે કરીને પિતા થકી પણ અધિક છો, કારણ કે તમારું દર્શન કરનારા મનુષ્યોના અંતરમાં તમે આ માનવ નહીં પણ કોઈ અલૌકિક દિવ્ય પુરુષ છે એવી શંકા ઉપજાવો છો. પિતા ધર્મદેવ ઉપર શ્રી રામાનંદ સ્વામીએ બહુ જ અનુગ્રહ કર્યો છે એમ જાણી શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને જ ગુરુપણે સ્વીકારવાનો દ્રઢ નિશ્ચય કર્યો. પછી ગુણે કરીને ભગવાન શ્રીકૃષ્ણ સમાન આ સદગુરુમાં ભગવાન શ્રીકૃષ્ણ સદાય નિવાસ કરીને રહે છે અને તેમને વશ વર્તે છે. આ પ્રમાણેની તમારી વાણી ખરેખર સત્ય છે એમ શ્રીહરિ સંતો આગળ કહેવા લાગ્યા. ત્યાર પછી પોતાની પાસે જ રહેવાનો દ્રઢ નિશ્ચય કરી ચૂકેલા વર્ણિરાજ શ્રીહરિને ઈશ્વરમૂર્તિ ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીએ અતિ પ્રસન્ન થઈને આવકાર આપ્યો અને વર્ણિરાજ શ્રીહરિ રામાનંદ સ્વામીની સમીપે સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. હે રાજન, સ્વામીના દર્શને આવતા ભક્તજનોના અંતરમાં તપોનિધિ શ્રી નીલકંઠ વર્ણિનું અતિ આશ્ચર્યકારી દર્શન પરમ વિસ્મય ઉપજાવતું હતું. અષ્ટાંગ યોગને સિદ્ધ કરેલા યોગી પુરુષો પણ જે સદગુણોની ઈચ્છા રાખે છતાં પ્રાપ્ત ન થાય એવા સમસ્ત સદગુણોના ધામરૂપ ભગવાન શ્રીહરિના દર્શન કરી ગુરુવર્ય રામાનંદ સ્વામી પણ એવું માનતા કે આ વર્ણિરાજ ધર્મરક્ષણ કરવામાં સમર્થ ભગવાન શ્રીકૃષ્ણનું કોઈ અપર સ્વરૂપ છે, પરંતુ પોતે સ્વયં ઉદ્ધવજીનો અવતાર સર્વજ્ઞ હોવા છતાં શિષ્યપણાનું મનુષ્ય નાટ્ય કરવા ઈચ્છતા કાળમાયાના નિયંતા ભગવાન શ્રીહરિની સંકલ્પરૂપ માયાના કારણે આ નીલકંઠવર્ણી સાક્ષાત નારાયણ છે એમ જાણી શક્યા નહીં. હે રાજન, રામાનંદ સ્વામીની સમીપે તપસ્વી સમ્રાટ યોગી કોઈ બાલબ્રહ્મચારી પધાર્યા છે એવો ચારે તરફ ઉદ્ઘોષ વ્યાપી ગયો. તે સાંભળી દેશ દેશાંતરમાંથી હજારો નરનારીઓ, ત્યાગી પુરુષો, યોગી પુરુષો અને સમાજના વડીલ વ્યક્તિઓ પણ શ્રી નીલકંઠ વર્ણિના દર્શન કરવા માટે પીપલાણા ગામમાં આવવા લાગ્યા અને તેઓ ગુરુવર્ય રામાનંદ સ્વામીને પૂછતા કે અત્યારે તમારી સમીપે જે વર્ણિરાજ આવ્યા છે તે કોણ છે? ત્યારે સ્વામી સ્વયં અંગુલી નિર્દેશ કરી પોતાની સમીપે વિરાજતા નીલકંઠ વર્ણિને ઓળખાવા લાગ્યા. હે રાજન, શરીરે અતિશય દુબળા અને તપસ્વી જણાતા શ્રી નીલકંઠ વર્ણિના દર્શન કરી પરમ વિસ્મય પામેલા જનો ફરીથી શ્રી રામાનંદ સ્વામીને પૂછવા લાગ્યા કે બાલ્યાવસ્થા હોવા છતાં અતિ તપોબળને ધારણ કરનારા આ વર્ણી ક્યાંથી પધાર્યા છે? સાંભળ્યું છે કે દર્શન કરનાર જનોને અતિ આશ્ચર્ય ઉપજાવતા આ યોગી અષ્ટાંગ યોગની સર્વે કળાઓને જાણે છે. જેણે યજ્ઞોપવિત ધારણ કર્યું છે, મસ્તક ઉપર પાતળા મંજુલ કેશની જટા બાંધી છે, સ્વભાવે શાંત જણાય છે, તેમના શરીરની નાડીઓ બહાર પ્રગટ દેખાઈ રહી છે, આવા આ વર્ણિરાજ કોણ છે? વળી લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારી રહેલા અને કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારી રહેલા તથા મૃગચર્મ ધારી રહેલા તેમજ રાગદ્વેષ રહિતની ઉદાસીન વૃત્તિમાં વિરાજમાન તે નેત્રો મીચીને ધ્યાન મુદ્રામાં બેઠા છે. તેની પાસે કોઈ જાતની વસ્તુનો સંગ્રહ દેખાતો નથી અને એમના શરીરનું ભાન પણ નથી, એવા આ વર્ણિરાજ કોણ છે? હે રાજન, દર્શનાર્થી ભક્તોએ આ પ્રમાણે જ્યારે પૂછ્યું ત્યારે રામાનંદ સ્વામી કહેવા લાગ્યા કે હે ભક્તજનો, આ બાલયોગી કૌશલ દેશમાંથી આવ્યા છે. તેમના માતા પિતા ધર્મભક્તિ મારી પાસેથી દીક્ષા લઈ ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરનારા અતિ ધાર્મિક હતા. બાલ્યાવસ્થામાં જ બુદ્ધિમાન આ વર્ણિએ પોતાના માતા પિતાના મુખેથી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના મહાત્મ્યનું શ્રવણ કર્યું. પછીથી તે સદ્ગુણો પ્રાપ્ત કરવાની તેના અંતરમાં અતિ ઉત્કંઠા જાગી. તેથી આ વર્ણિ તે ગુણોને સિદ્ધ કરવા પોતાના મોટા ભાઈ આદિ સંબંધી જનોને પૂછ્યા વિના તે સર્વેનો અને ઘરનો ત્યાગ કરી ઘોર ભયંકર જંગલમાં સિધાવી અતિ તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. ભક્તિભાવપૂર્ણ તીવ્ર તપશ્ચર્યા કરી આ વર્ણિએ 6 મહિનાની અંદર જ સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત કરી તેનું સાક્ષાત દર્શન પામ્યા. પછી અનેક તીર્થોમાં વિચરણ કરતા કરતા હરિ ઈચ્છાએ અહીં આપણી સમીપે પધાર્યા છે. દેવતાઓએ પણ કરવું અશક્ય એવું બાલ્યાવસ્થામાં પણ ભગવાન વિષ્ણુનું આરાધન કરી તેને પ્રસન્ન કરવારૂપ આ વર્ણિનું ચરિત્ર છે તે નિશ્ચય ધ્રુવજીની ઝાંખી કરાવે છે. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી રામાનંદ સ્વામીનું વચન સાંભળી તે સર્વેજનો અતિશય વિસ્મય પામ્યા અને રામાનંદ સ્વામી તથા ભક્તરાજ ધ્રુવજી જેવા જણાતા વર્ણિરાજ શ્રીહરિને નમસ્કાર કરી સૌ જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ફર્યા. રામાનંદ સ્વામીએ યોગક્રિયામાં અતિશય નિપુણ અને સદબુદ્ધિમાન શ્રી નીલકંઠ વર્ણિને ભગવાન શ્રીકૃષ્ણની પૂજાની સામગ્રી ભેળી કરવાની સેવામાં રાખ્યા. સ્વધર્મ અને ભક્તિનું પાલન કરતા શ્રી નીલકંઠ વર્ણિ પણ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાના સમયે નિરંતર ગુરુ રામાનંદ સ્વામીની સમીપે જ રહેવા લાગ્યા. સ્વામી જ્યારે સ્નાન કરી સંધ્યાવંદનાદિ નિત્યકર્મનું અનુષ્ઠાન કરતા હોય તે દરમિયાન વર્ણિરાજ પૂજાના પાત્રો માંજી શુદ્ધ કરવા લાગી જતા અને સ્વામી જ્યારે ભગવાનની પૂજાનો પ્રારંભ કરે ત્યારે શ્રી નીલકંઠ વર્ણિ સમય સમયને ઉચિત તુલસીપત્રો, પુષ્પો, ચંદન, ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ સઘળી સામગ્રી તત્કાળ લાવીને સ્વામીને અર્પણ કરે. પૂજામાં જે સમયે જે પદાર્થની જરૂર પડે તે પદાર્થ લાવવાનું સ્વામી કહે તે પહેલાં જ તેના મનના અભિપ્રાયને જાણી બાજુમાં જ બેઠેલા શ્રીવર્ણી તે પદાર્થ તત્કાળ સ્વામીને અર્પણ કરે. આવી ચાતુરીથી તેમણે ગુરુનું મન પોતા તરફ ખેંચી લીધું. આ પ્રમાણે શ્રી નીલકંઠ વર્ણિની ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજામાં અતિશય ઉત્તમ શ્રદ્ધા જોઈ મુનિરાજ શ્રી રામાનંદ સ્વામી તેમને વશ થઈ ગયા. હે રાજન, ઉદ્ધવ સ્વામી જ્યારે પૂજા કરતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્ચા સ્વરૂપમાંથી પ્રગટ થઈ સ્વામીએ અર્પણ કરેલા પૂજાના પદાર્થો પ્રત્યક્ષપણે સ્વીકારતા. આ પ્રત્યક્ષ દર્શન કેવળ તેમને જ થતું, બીજાને નહીં. એક વખત રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણિને શ્રીકૃષ્ણ દર્શનના સર્વપ્રકારે અધિકારી જાણી તેમને પણ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન થાય તે માટે પ્રગટ થયેલા ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, આ નીલકંઠ વર્ણિ તમારે વિશે બહુ જ પ્રેમ ધરાવે છે અને સદગુણોના ધામ છે, તેથી તમે મને જેમ પ્રત્યક્ષ દર્શન આપો છો તેમાં નીલકંઠજીને પણ પ્રત્યક્ષ દર્શન આપો. તે સમયે શ્રીકૃષ્ણ ભગવાને તથાસ્તુ કહીને મહામુનિ શ્રી રામાનંદ સ્વામીની વાતનો સ્વીકાર કર્યો અને શ્રીકૃષ્ણ ભગવાને મનોહર હાસ્ય કરીને શ્રી નીલકંઠ વર્ણિને પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યું. આ પ્રમાણે ગુરુની સેવા કરતા વર્ણિને ઉપહારો પ્રગટપણે ભગવાન શ્રીકૃષ્ણ સ્વીકારતા હોય તેવું પ્રત્યક્ષ દર્શન થયું. શ્રીકૃષ્ણના દર્શન કરી નીલકંઠ વર્ણિ ભાવ વિભોર થયા. હે રાજન, આ પ્રમાણે ગુરુવર્યની પૂજાના સમયે પ્રતિદિન શ્રી નીલકંઠ વર્ણિને શ્રીકૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થતા. એક વખત નીલકંઠ વર્ણિ એકાંત સ્થળમાં બેઠેલા ગુરુ પ્રત્યે કહેવા લાગ્યા કે હે સ્વામી, તમારી જેમ મારી પૂજામાં પણ મને ભગવાન શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન ક્યારે થશે? જેવી રીતે આપે અર્પણ કરેલા પૂજાના ઉપહારો ભગવાન ભાવથી નિરંતર સ્વીકારે છે, તેવી જ રીતે મેં અર્પણ કરેલા ઉપહારો પણ શ્રીકૃષ્ણ ભગવાન ક્યારે સ્વીકારશે? ત્યારે ગુરુવર્ય રામાનંદ સ્વામી શ્રી નીલકંઠ વર્ણિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે વર્ણિ, જેને મોટા પુરુષોની સેવામાં પ્રીતિ વર્તતી હોય, ધર્મપાલનમાં અને ભગવદ્ ભક્તિમાં અતિ આદરભાવ હોય અને શ્રીકૃષ્ણ ભગવાનની ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હોય તેવા ભક્તને જ ભગવાનનું શીઘ્ર પ્રત્યક્ષ દર્શન થાય છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ગુરુવર્યના વચનો સાંભળી શ્રી નીલકંઠ વર્ણિ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક ગુરુ શ્રી રામાનંદ સ્વામીની પ્રતિદિન સેવા કરવા લાગ્યા. એમ કરતા ચાતુર્માસ પૂર્ણ થયો ત્યારે વર્ણિરાજે ગુરુ શ્રી રામાનંદ સ્વામીને મહાદીક્ષા પ્રદાન કરવા તેમના ચરણોમાં પ્રાર્થના કરી. તેથી વિક્રમ સંવત 1857ના કાર્તિક સુદ પ્રબોધિની એકાદશીના પવિત્ર દિવસે શ્રી રામાનંદ સ્વામીએ ઉત્તમાધિકારી શ્રી નીલકંઠ વર્ણિને મહાદીક્ષા આપવાનો શુભ સંકલ્પ કર્યો અને મહાદીક્ષા લેવા તત્પર થયેલા ઉત્સાહી વર્ણિરાજે ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞાથી દીક્ષા સ્વીકારવાના આગલા દિવસે સ્નાનાદિ વિધિથી પવિત્ર થઈ ત્રણ અક્ષરના શ્રીકૃષ્ણ મંત્રનો જપ કરતા કરતા ઉપવાસ કર્યો. હે નરેન્દ્ર, રામાનંદ સ્વામીએ પ્રમોદ નામના સંવત્સરમાં કાર્તિક માસની શુભ પ્રબોધની એકાદશીને દિવસે પ્રાતઃકાળે મોટો ઉત્સવ ઉજવી હર્ષપૂર્વક શ્રી નીલકંઠ વર્ણિને મહાદીક્ષા આપવાનો પ્રારંભ કર્યો. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં ગુરુ રામાનંદ સ્વામીની સેવા કરી નીલકંઠ વર્ણિએ તેમને પ્રસન્ન કર્યાનું નિરૂપણ કર્યું. એ નામે 57મો અધ્યાય પૂર્ણ થયો.